મગર ઇધર સે જાતા હૈ પર બુલાતા લે તો મતલબ યે આપકો પ્રાપ્ત હે સાથી યહાં આપકો પ્રાપ્ત હે એનો અર્થ હે કે આ તમને પ્રાપ્ત છે હમ સબ ખુલાસા કર સકતા હે તો યે પ્રાપ્ત મુજે હોતા હે યે ઓર ટેડા ક્યું કહેતે હૈ સીધા કહીએ ના પ્રાપ્ત હે ચોખ્ખી વાત કહી દો મારા સાહેબ કહે છે અમે ચોખ્ખી જ વાત કરી દો નહીં હમ તો કુછ સમજને વાલા હૈ રે મેરે કો પ્રાપ્ત હે ટેડા કહેતે નહીં રાગિણી પ્રાણા ને સીધે કહીએ કે પ્રાપ્ત હે દાદા કે છે બધાની વચમાં ના કરો મને એકલા કહી દેજો કે થોડી વાર એકલા વાત કરશે હરે પ્રશ્ન કા ઉત્તર હૈ મેરા પ્રશ્ન મેરા મોક્ષ કોણ સે ભાવ મેં હોગા આપ પૂછો કે હરે પ્રશ્ન નો ઉત્તર આપું તો કે મારો એક પ્રશ્ન છે કે મારો મોક્ષ કયા ભાવ માં થશે પ્રશ્ન અમે જાણતા પ્રશ્ન અમે જાણતા આમ તો જીસકો મન કા સમાધાન નહીં હો સકતા હૈ અધ્યાત્મ ખુલાસા મિલ જાધે ઘંટે બાદ મેરા ક્યા હોને વાળા મેં ભી નહીં જાણતા ભી નહીં જાણતા મતલબ યે એક બાત મુજે બહુ પસંદ આઈ સાફ બાત હૈ કહી ભી ગુરુ ગુરુડમ યા ધોખા દેને વાળી બાત નહીં સફા વાદી એક વાત મને બહુ ગમી આપની વહા ભી અગર આજ જો દુનિયા મેં ચલતા હૈ ધોખા ગુપ્ત રખતા ચમત્કાર કરના જાનતે નહીં બિઝનેસ કરને વાળે મહાવીર કો જબ મહાવીર ને તો જો રિજુ હોતા શુદ્ધિ હોતી શુદ્ધ હોતા ધર્મ દીખતા તો રિજુતા આ ગઈ તો બિઝનેસ કહા રહા બિઝનેસ મેં તો ધોખા ચાહી બિઝનેસ સમજને ક્યુ નહીં આયા તો બચપન સે મેરે મમતા બહુ બહુ કમી થી બિલકુલ બહુ કમી મમતા થી જ્ઞાન હો ગયા જબ મમતા ચલી ગઈ ઓર ઈગોઈ જબ મમતા સબ ચલા ગયા હમારે પાસ ક્યા રહ્યા રિજુતા આતી હૈ સબ કુછ બચતા નહીં રુજુતા મૃદુતા વો સબ આ ગયા સભા ધર્મ હોના ચાહીએ સભા ધર્મ ચાર ધર્મ ક્ષમા ધર્મ બતાવો ક્ષમા કે એસી ચીજ હોય છે વો સબ લોગ ક્ષમા કરતા એક ક્ષમા નહીં હૈ ક્ષમા તો જો સહજ ક્ષમા હોતા હૈ ક્યા ધર્મ કે ચાર દ્વાર શાંતિ મુક્તિ આર્જવ માર્ગ ચાર દ્વાર શાંતિ સહિષ્ણુતા મુક્તિ નિર્લોકતા આર્જવ ઋજુતા ઓર તો હમારા જ્ઞાન સુરત ના સ્ટેશન પે હુઆ થા વો સુરત ના સબ લોગ એ ડિસ્ટ્રિક્ટ કા લોગ સબ હમને બોલને લગા કે હમકો કુછ ફાયદા હોના ચાહીએ હમારા ડિસ્ટ્રિક્ટ કો પહેલા તો એ ડિસ્ટ્રિક્ટ માં વો હોને વાલા હૈ જો દેરાસર હોને વાલા હૈ ના ઉસી ડિસ્ટ્રિક્ટ માં હોને વાલા હૈ જ્યાં જ્ઞાન વહાં સબ લોગ આત્મા જુદા હૈ દેસી એ ભી સમસ્યા થી તો ઇસકે કુછ આત્મા દેસી જુદા હૈ વો સમજને કે લિયે કુછ જરૂર હૈ કે નહીં અચ્છા આપકા તો સમજ આ રહા હા હા જબ તક ફૂલ આદમી ચલતા હૈ સૂક્ષ્મ મેં નહીં જાતા તબ તક વ્યવહાર શું હોતા નૌકાર મંત્ર બોલો કિશના શ્રીમંદર સ્વામી હોના જ નહીં, તો ચોઈ તીર્થંકર સારી અંત નહીં, ચોઈ તીર્થંકર સિદ્ધ હો ગયા, એટલે હરિહંત તો હોય છે. વર્તમાન હરિહંત ચાહીએ, તો ભૂત હરિહંત ચલેગા નહીં, પર ભાવિ હરિહંત ચલેગા નહીં. નહીં, વર્તમાન કો તો રખા ભી હૈ, વર્તમાન કો તો રખા હૈ. જગન વર્તમાન તીર્થંકર કે જગન બીસ તીર્થંકર ઉત્કૃષ્ટ થે 160 તીર્થંકર, એ તો વર્તમાન હૈ. અચ્છા, સારી વર્તમાન કમ સે કમ 20 ઓર ઉત્કૃષ્ટ મેં 160, આચાર્ય હમકુ બોલતા હૈ કે સંઘ આપતા સંઘ બનાતા હૈ, હમકુ સંઘ દો તો અચ્છી બાત હૈ, હમને કોઈ બોલ દિયા હૈ કે કમિટી પાસ કરેગા તો આપકે સોંપ દેગે, હમરે ક્યાં સર્ટિફિકેટ જરૂર હૈ, સોંપ દેંગે. હા, તો કમિટી કોણ હૈ પાસ કરને વાળી? કમિટી કોણ કે કે પાસ કરવા વાળી, એ પાસ કરવા વાળી કમિટી કોણ છે? પાંચ છ આદમી એટલે બનાવ્યા કે સોંપને કે જ્ઞાન હા, બસ અમારા હાથ માં કોઈ નહીં. હમકો તો લે આયા ઇધર, ઇધર લે જાયગા પીછે, અમારા હાથ માં ઇતના હૈ, વો લે આતા હૈ, લે આતા હૈ, વહાં ચલે જાતે હૈ, લે આવે ત્યાં જતા રહો તમે. હા, કે હમારે ખુદ કા ખુદ પણા નહીં હૈ, શરીર પર ભી અધિકાર નહીં હૈ. નહીં હૈ શરીર પર પણ અધિકાર નથી, કોઈ અધિકાર નહીં, બોડી બિલકુલ સારી. ઇસીલિયે તો ફિર પાણી પીવાને વાળા, યે કરને વાળા, વે કરને, ક્યો અધિકાર તો હૈ નહીં, તો ભૂતો કા અધિકાર હો જાતા હૈ. જબ અપના અધિકાર છૂટતા હૈ તો દૂસરે અધિકાર કર લેતે હૈ. ભાવ મેં ક્રેક હો ગઈ થી. હા, ફિર ડાક્ટર લોગ ઉધર લેને કો આયા. હા, ઘર કો વહાં લે ગયે, એક રૂમ માં આરામ કે લીએ, વહાં ડાક્ટર લોગ સબકો બોલને લગા કે આપ બહુત સહનશીલતા રખતા હૈ. મેં બોલ દીયા કે હમારા સહનશીલતા ગુણ હોતા હી નહીં, સહનશીલ ગુણ અહંકારી ગુણ હોતા હૈ, હમારા અહંકાર નહીં હૈ તો હમારા સહનશીલતા ગુણ હૈ નહીં. તો આપ બોલને લગા કે આપ કેસા પૂછ દેખાતા હૈ, પાઉં એસે કા હો ગયા હૈ. મેં બોલે મેરે કોઈ ઇફેક્ટ નહીં હોતી, મેરે કોઈ ઇફેક્ટ નહીં. વેદક જ્ઞાન કા યે પહેલા લક્ષણ હોતા હૈ કે કોઈ અનુભવ નહીં હોતા ઉસકા, દર્દ કા, વેદના કા, પીડા કા. એટલે વેદક જ્ઞાન નું પહેલું લક્ષણ એ છે કે દેહની પીડા નો કોઈ અનુભવ ના થાય. હા, પણ થોડું બિલકુલ અસર અલગ હોતા હૈ ઉસકા, અને પોતે જાણે જાણે જ્ઞાની વ્યક્તિ બરો ભૂમતે, જ્ઞાની જાણતા હૈ, જ્ઞાની ભોગતા હૈ. હમને એક એસા આદમી દેખા જો અપના શ્રાવક થા, બરા તત્વ જ્ઞાન હૈ, તો અજીત હો ગયા. તો અબ કર્મ કી ભી અપની સીમા હૈ, સબ કુછ કર્મ હી હૈ, એસા નહીં હોતા નહીં તો ફિર ઈશ્વર બન જાયેગા. અગર નિરંતર અનુભવ બિલકુલ મોહ સહી હો ગયા હૈ, ક્યાં થઈ મોહ કાંશ ખરા હો ગયા હૈ. ચારિત્રમો રહે, ચારિત્રમો ઇનકો લગતા હૈ નહીં, ચારિત્રમો એ ચલે જતા હૈ. એક મોહ કી દો પ્રકૃતિ, ચારિત્રમો દર્શન મોક્ષ હો સકતા હૈ, પર ચારિત્રમો તો અભી એસે મેં આજ પહેલે દો પ્રકાર. ચારિત્રમો તો ભગવાન કે લીએ હોતા થા, નહીં કેવલ જ્ઞાની પે નહીં હોતા. પૂરા ભગવાન ભી નહીં હોતા, ભગવાન એક કેવલ હોને દ્રવ્ય ભગવાન હોતા હૈ, ભાવ ભગવાન તો કેવલ હોને કે બાદ બનતા. સાહેબ દર્શન બહુ કી કિંમત હૈ, એ મહાવીર ક્યાં બોલતા હૈ, દર્શન બહુ જો ચલા ગયા તુમ ખુદ હો ગયા. કિંમત મેં માનતા હું, કાર્યક્રમો કી કિંમત હી નહીં, કિંમત તો મેં માનતા હું. કાર્યક્રમો નહીં, દેખ કે એક મેં આજ પ્રશ્ન પૂછા, દો ભાઈ સે ગયા ઉનસે, कि जो इसमें विज्ञान में आ जाते वे लोग आज का जो ये अप्रामाणिकता मिलावट ऐसा करते हैं या उनसे बिल्कुल छूट जाते हैं। बराबर अगर छूट जाती तब तो मैं मानता हूँ क्या उसकी निष्पत्ति हमारा सब वही ठीक है, ये बात छूट जाती है। लोग सोलह प्रकार तीन प्रकार का चले गए, संजर्णी नहीं। हाँ नहीं, यही तो आज की समस्या है, बड़ी अप्रामाणिकता यही मानी। वो छूट जाता है, कोई चीज नहीं, कभी दूसरा करने का मन ही नहीं होता, कभी होता ही नहीं। ये तब की बात क्या होता है, 25 प्रकार का मोह चल गया, 25 प्रकार का। हाँ 28 में से 28 में से 3 तो चले गए सम्यक दर्शन के साथ, भेद विज्ञान के साथ। अब 28 में से 3 तो सम्यक दर्शन थे, वो भेद विज्ञान के साथ चली गया। सम्यक तो मोह, मिथ्या तो मोह, मित्र मोह, ये 3 तो चले गए। अब जो 25 बचे हैं, 16 कषाय और 9 कषाय, आज सम्यक तो बोल नहीं जाता है, तो सम्यक तो बोल विज्ञान से जाता है। हाँ हाँ, कोई विज्ञान से सम्यक तो नहीं जाता है, ये तो इससे ही जाता है, ये तो सिर्फ बात है। अहंकार को इतना चला जाता है ज्ञान आने के बाद, कभी मेरी पत्नी घर ऐसे भी पास है, कभी मुझसे उस पर मुझसे गुस्सा हो गया तो मैं उसकी माफी मांग लेता हूँ। चरण रोज कर सर लगा के मैं माफी मांग लेता हूँ। पत्नियों में तो चरण बहुत लगाती है, नहीं है। एक कहानी तुम्हें सुना दूँ, वहाँ तक वो है वो क्रोध मान माया लोग, बिल्कुल ठीक है। मुझे तो इस बात की प्रसन्नता है, जितना अहंकार चले गया कि मुझे एक व्यक्ति ऐसा मिला कि जो सम्यक दर्शन पर भेद विज्ञान पर इतना बल दे रहा है, जो कि मैं चाहता हूँ, सचमुच तो हमें बड़ा हर्ष हुआ। मुझे वो आनंद आई थे कि सम्यक एक घंटे में इगोइज्म अहंकार और ममता सब चले जाती है, और जब इसमें कुछ रहता ही नहीं, वो ही नहीं रहता है। व्यक्तियों को आपने तैयार किया, इसके लिए आपको साधुवाद देना चाहिए, और शुक्ल ध्यान सर्व शुरू हो जाता है, शुक्ल ध्यान सर्व हो जाता है। आटला लोगों ने तुम्हें तैयार कराया, आटला बड़ा लोगों ने तुम्हें तैयार करे, अपने को आनंद है, आपको आपको भी आनंद है, मेरे भी आनंद है, मुझे भी आनंद है, आपको भी आनंद है, बराबर है, वही बात है। वो अपने को ऐसा हो गया ना, जो कार्य हम देख रहे हैं जुदा तो ये कर दिया आपने, लेकिन जुदा तो आप एक कार्य दीदा है। नहीं, हम अरे आपके मतलब आपने भेद विज्ञान से, यानी अभेद विज्ञान, अभेद विज्ञान एक ही है, जुदा जुदा है। हाँ हाँ, बड़ा ये रमेश भाई को નવું ચાર્જ થતું નથી અને જેનું કાળી ડિસ્ચાર્જ રહે છે કરીને, તો કે છે કે બરાબર છે કે તેને એને હું આ પુનર્બંધ કહું છું, વાત બરાબર છે? એક એક દો અવતાર કે લીએ ચાર્જ હોતા હૈ, ક્યું કે મેરી આજ્ઞા નિરંતર પાલતા હૈ, ભાઈ આજ્ઞા પાલતા હૈ, ક્યા પતા આપકો, ઠીક હૈ જી, ઠીક હૈ જી, કોઈ વાત નહીં, વૈસે તો જુન બોલે કે જરૂર નહીં, આખી વાત ની સાત વાત હું, પણ સુરેશ ને કહે રહે આશીર્વાદ લે મહારાજ જી કહે, કરો ઓ સોલ્વન્ટ ફોર મેલ્ટિંગ ઇગોઇઝમ, સોલ્વન્ટ ફોર મેલ્ટિંગ ઇગોઇઝમ, ઇગોઇઝમ ચરણ મેં મોક્ષ હૈ, ઇસકા મતલબ હૈ કે સારે કેન્દ્ર હમારે પેર મેં હૈ, ઇસકી ભી હૈ, પિનિયલ ભી હૈ, સબ ક્યા હૈ, જ્ઞાની પુરુષ કી દરિયા મેં મોક્ષ હૈ, ઉનકી જો દરિયા હૈ, ઓર હમારે શરીર સે જો ઉર્જા પર નિષ્ક્રમણ હોતા બહાર નિકલતી, उसके मुख्य स्थान है पैरों की उंगलियां, चरण ने स्पर्श करे तो चरण की ऊर्जा बीजा नाम जती ना रहे, बीजा बीजा नहीं बीजा कर सकता जी, खराब हो जाता है, हमको पूछा जाए तो हम क्यों के बॉडी से जुदा रहता है, तो इससे कुछ कमी जाती होता ही नहीं, तो ऐसे ही रहता है, 1000 माइल मुसाफरी करता है, 1000 माइल मुसाफरी करता है, फ्रेश रहता है, ज्यादा काम करते हैं, ऊँची चलना बीजे नवी पंखा बहुत जल्दी होती, पहली ऊर्जा जती रहे और बाकी बीजी नवी भरा है, नहीं जल्दी थी, इगोइज्म वाले को खराश हो जाता है, इगोइज्म पूरा गलन हो जाता है, पूरा गलन चलता है, कभी किया है तो औरत कुछ बोलेगा तुमको और तुमको अपमान करेगा तो तुमको क्या लगेगा, औरत की बोलता है मेरे को निर्दोष से दिखाता है, વર્લ્ડ મેં કોઈ કોઈ દોષી દિખાતા નહીં, દોષી નહીં દિખાતા. બિલકુલ ઠીક હૈ, યહી તો સંગીત દર્શન હૈ. દૃષ્ટિકોણ બદલ જાય, દૃષ્ટિકોણ તો સારા બદલ જાતા. વો બોલતા હૈ કે મેરે ગાડી ગયે મારે તો ભી દેખી દોષી દિખાતા નહીં હમકો. કોઈ આદમી કોઈ જીવ માત્ર દોષી દિખાતા નહીં, દોષિત મેં હું એકલા એ જાણતા હૈ. સંગીત દર્શન મેં યે ન હો તો સંગીત દર્શન ફિર હુઆ ભી ક્યા. જબ દૂસરે કા દોષ દેખતા રહે તો મેં તો રાજનીતિ ક્યો હોગા, એક આદમી દાદી કરતા હૈવા બોલતા હૈ નહીં. એક તો આપના શ્રીમદ રાજચંદ્ર કે પ્રતિ લગાવ રહા ઉસે હુઆ કે આપણે આપ જબ ઉદય એસા હોતા હૈ કરતા શ્રીમદ રાજચંદ્ર ને થયું એટલે તમને થયું કે તમારું પોતાનું શ્રીમદ રાજચંદ્ર ઉનકા પ્રભાવ રહા ક્યા આપ પર શ્રીમદ રાજચંદ્ર તો આપ ઉપર પ્રભાવ રહ્યો પ્રારંભ પણ ગુરુ ગીત બાબત નહીં. હા ગુરુ તરીકે નહીં, ઠીક હૈ. તો જ્ઞાની ગુરુ છે કે મેરે ખ્યાલ આયા કે જ્ઞાની ગુરુ છે. હા, જ્ઞાની ગુરુ બરોબર યે પ્રભાવ રહા સમજને હૈ કે આત્મા ક્યાં ચીજ. હા, તો યે શ્રીમંદર સ્વામી કા ક્યા રાજચંદ્ર કે સંસાર થી તો નહીં આયા ગુરુ તો હમ કે જો પ્રગટ હૈ ઇસકો ગુરુ માનતા હૈ, પ્રગટ તો કોઈ ના ગુરુ માનતા નહીં કિસી કો. ઠીક હૈ, તો એસા પ્રગટ હમકો મિલા નહીં. તો આગે કરતા મિલા હોગા વો ઇસી બાત હૈ, એ જન્મે તો નહીં મિલા. તો પ્રગટ કોઈ ગુરુ માનતા હોય મંદર સ્વામી કા જિસ દિન આપકો સ્ટેશન પર હુઆ ઉસી દિન હો ગયા યા બાદ મેં. મંદર સ્વામી નું તમને જે દિવસે સ્ટેશન ઉપર ધ્યાન થયું એ દિવસે થયું કે પછી થયું? જ્ઞાન થતા પહેલેથી થયું, પહેલે પહેલેથી સંબંધ છે, પહેલેથી સંબંધ છે. હા, એક વાત મેં પૂછના ચાહતા હતા, ये संबंध अन्य पक्षी ने भी एक पक्षी संबंध एक पक्षी इतना ही. हाँ, ये तो ठीक है, लेकिन आपको संबंध होने का कारण क्या बना? तुम्हारे संबंध का कारण क्यों बने? पहला है होना, पहला इच्छा था कि टीचर का किधर है वो तक मानता है कि नौका कर हमें समझ में नहीं आता है. ठीक है, टीचर का तलाश किया. हाँ, कोई बात. हाँ, तो तीर्थंकर की खोज में से निकला. हाँ, तो तीर्थंकर की बात जान दिया. हाँ, ત્રીસ સાલ તક. હા, અગાસ માં જતા હોય ત્રીસ સાલ તક. અચ્છા, હા, બરબર ક્યા બોલને લગા કે મેરે કો એક પૈસા ભી ફાયદા નહીં હોગા, ક્યુકે મતભેદ કભી હોગા નહીં, મતભેદ નહીં હુઆ કભી, કસાય કમી નહીં હુઆ, ઓર મમતા કમી નહીં હુઆ, તો ફિર ક્યા કરને ગયે? શાંતિ રહેતી જ્ઞાની ગુરુ ચીજ ચીજ હૈ પડને કે શાંતિ રહેતી જ્યાં તક પડતા હૈ વિયા ચૂકે નહીં. બિલકુલ ઠીક બાત, પ્રયોગ કે બિના નહીં હોતા, પ્રયોગ કે બિના નહીં. તમારા ભી અનુભવ હૈ ના અંતો જે ભી આપકા હૈ એસી બાત હૈ. હા, જ્ઞાન ને કોઈ લેના દેના નહીં. ઠીક હૈ, જ્ઞાન કા તો અલગ સંબંધ છૂટા હૈ, જ્ઞાન કે તો અલગ બાત હૈ, એ તો ઠીક હૈ, પર યે જો સંબંધ વાળી બાત હમકો તીર્થંકર ચાહીએ તો તીર્થંકર મિલ ગયા. નહીં, એક તો માન્યતા કે રૂપ મેં યા સાક્ષાત્કાર કે બસ ઇતના પર મેં હું જાણું છું કે આ તમારે તમને શ્રીમંદર સ્વામી જોડે માન્યતા રૂપે થયેલું છે કે સાક્ષાત્કાર રૂપે થયેલું છે? માન્યતા રૂપે કે સાક્ષાત્કાર રૂપે? સાક્ષાત્કાર ભી નહીં, માન્યતા ભી નહીં, એસે હો ગયે ભૂમિકા બળ સે. હમ જો તલાશ કરતા અરિહંત કિધર હૈ વો અરિહંત હમકો મિલ ગયા કેસે કેસે તીન અવસ્થાએ હો સકતી એસા દર્શન વહાં દે હૈ તીન અવસ્થા ફીટ હો ગયા એક તો માનસિક પ્રોજેક્શન હોતા હૈ મેન્ટલ પ્રોજેક્શન એક તો માનસિક પ્રક્ષેપણ એક માન્યતા ઓર એક સાક્ષાત્કાર તીન મેં દો કી અવસ્થા નહીં કે પ્રાણ અવસ્થા હોય શકે એક તો કે માનસિક પ્રોજેક્શન હોય બીજું છે તો માન્યતા માં હોય અને ત્રીજું સાક્ષાત્કાર હોય તો આપને કહ્યું છે માનસિક નહીં છે બોડી જે નહીં છે માનસિક નહીં છે વાતે વાતિક નહીં છે એટલે ઉપર કાય જો પરમાનન્ટ જો પ્રાથમિક જ્ઞાન પ્રજ્ઞા ઇસકા ઇસકી સંજ્ઞા હૈ પ્રજ્ઞા તો પ્રજ્ઞા હૈ ને હા ઇસકી માફત હૈ ઠીક હૈ પ્રજ્ઞા જો હોતા હૈ કે પ્રજ્ઞા કે લિયે હરિભદ્ર સૂરી ને લિખા કે દુનિયા માં કોઈ ભી દિલીપ તો ઇસમાં અવરોધ કર મત કરો અચ્છા એક બાત તો યે હૈ અબ દૂસરી બાત કોઈ ભી દિલીપ માં અવરોધ મત કરો યે ઠીક હૈ जब बिलीव एक एक वस्तु के लिए है अनेक अंश के बाद यह तो अपने आप दृष्टि बन जाती है अच्छा दूसरी बात दूसरी बात यह जो है ना पुतले वाली बात भेजने वाली हाँ ना कुछ भी देते पर क्या इसका प्रयोग भी चलता है ये पूछ सकते दूसरों को कराते हैं दूसरे को तो होता ही नहीं दूसरे को हाँ એમ કે છે કે આજે આપનું જે આ અહીંયાથી જે બોડી જાય છે એ પ્રયોગ તમારો ચાલુ છે અહીંયાથી સિમંદર સ્વામી પાસે છે તો એ ચાલુ છે તો કભી કોઈ લોકો જરૂર પડતા એને કરતા તબ હોતા હા કોઈ હોતા હૈ ઘરા મેરે કો લગતા હૈ કે આપ કરતે હૈ હોતા અભી એ સવાલ કા જવાબ દેને કે લીએ હમકો તકલીફ હોતી જબ ઇસકા જવાબ હમકો મિલ જાતા હૈ नहीं इसका तो ऐसा है कि मेरा अनुभव है कि कोई भी प्रश्न आए तत्काल उसका उत्तर आ जाता है तो इसका यह अर्थ भी वहां से कोई पुतला जाता है ऐसा अनुभव एक अलग बात है उत्तर आ जाना एक अलग बात है उत्तर तो अपनी प्रज्ञा में से भी निकल जाता है और ये प्रक्रिया तो है पुतले वाली आहार प्रश्न का जवाब मरी जाए ये वस्तु जुड़ी है अरे अहियाँ देह जाए અને જવાબ લઈને આવે એ વસ્તુ જુદી છે આપને કયું થાય છે મને કોઈ કોઈ દફે એસા લગતા ગયા જવાબ લેકે આયા કોઈ દફે લગતા કોઈ દફે અચ્છા કે મેરે કો તો સબ વેદાંત વાળા પૂછતા હૈ સબ દેશ કી બાત જૈનિઝમ વાળા પૂછતા હૈ સબ દેશ કી બાત એટલે સબ કી પૂછતા હૈ તો આભાર સબ જવાબ દેના પડતા હૈ અચ્છા અચ્છા તો ચાર ગેટ બદલે તો ક્યાં બોલતા હૈ દિસ ઇઝ નોટ ટેટ એ આત્મા નહીં હૈ નહી નહી ચાર ગેટ બદલે એ આત્મા નહીં તો ચાર ગેટ કા જો ઉપરી જ્ઞાની પુરુષ હૈ વહા આત્મા હૈ આત્મા અવર્ણીય હૈ અવસ્ત્રીય હૈ વો શબ્દ થી પકડાતા નહીં અપયસ્ત સ્વયં નક્તિ સત્તા તત્ક્ષણ વિદ્ય નહીં સત્તા તત્ક્ષણ વિદ્ય વહાં કોઈ તર્ક નહીં હૈ અપદ કે પદમ નાસ્તી અપદ તર્ક નહીં હૈ વહાં કોઈ પદ નહીં હૈ વહાં કોઈ પદ નહીં હૈ વહાં કોઈ ભાષા નહીં હૈ અરૂપી સત્તા હા કેવલ અરૂપી સત્તા હૈ કેવલ અરૂપી સત્તા કે હા અરૂપી જે તું પૂછે છે નહીં જબ મેં 20 સાલ તક उसको पहचानता था और मेरा अंतराय ऐसा था कि मैं उसके पास नहीं जा सकता था और कुछ ऐसा मेरी सांप्रदायिक ग्रंथि भी ऐसी होती थी मैं सितंबर हूँ हाँ तो मेरी सांप्रदायिक ग्रंथि भी ऐसी है पर हमको एक कृपा रूप का वचन मिला कि वो जैन पुद्गल जो है वो मुक्त के आधार पर तुम्हें जैन पुद्गल भी छोड़ना पड़ेगा और जब मैंने छोड़ना पड़ेगा त्यागी त्यागी पुद्गल भी छोड़ना पड़ता है महावीर तो जैन भी नहीं थे जैन भी नहीं थे और सब निराकरण और चरण में हुआ मैं आया क्या आपकी जरूरत है महावीर तो એ જૈન ના સાધુ આચાર્ય ને એ કહેતા હતા કે અમે જૈન ધર્મ એક સાથે વિતરાક ધર્મ છે, મેં કહ્યું ના, વિતરાક ધર્મ, વિતરાક ધર્મ છે, જૈન ધર્મ એકાંતિક માર્ગ છે, કે અમે તમને વેદાંત વારણ નો અમે સ્વીકારવા તૈયાર નથી, વેદાંત વારણ અને તમારો મંત્ર અમે સ્વીકારવા નથી. ભગવાન કેવા હતા? ભગવાન બહુ લાયા હતા. શું કહ્યું? મહાવીર માર્ગ તો જૈન નામ નહીં થા, મહાવીર કે નિર્વાણ કે 200 વર્ષ બાદ જૈન નામ પડા, જૈન નામ પડા 200 વર્ષ બાદ. એટલે કેટલા સાધુ આચાર્યો ને જ્ઞાન લે કે નિકંઠ રાય પુત્ર નિર્ગમ નિર્ગ્રંથ જો ભી મત બજાયગા મસાજી હો જાયગા. નારી થા નિર્ગમ છે તાવે હે નિર્ગમ પ્રવચન, નિર્ગમ પ્રવચન છે, નિર્ગમ પ્રવચન પાવે નિર્ગમ પ્રવચન, નિર્ગમ પ્રવચન. તો ભગવાન જે નિર્ગમ અમુ નિર્ગમ કોઈ ગ્રંથિ નહીં. ભગવાન કે જ્ઞાની ભગવાન અમારા પૂજ્ય ગણાય છે, યોજનાની છે ચાર અંક છે વધારે અમારે પૂજ્ય પૂજ્યતા ભાવ અમારે 376 ડિગ્રી, ભગવાન 360 ડિગ્રી થાય. પૂજ્ય પૂજક ની મર્યાદા ભી એક દિવસ સમાપ્ત હોને વાલી છે. પૂજ્ય પૂજ્ય ની મર્યાદા પણ એક દિવસ સમાપ્ત થઈ ગઈ. હા અમે સંયમ પાડીએ છીએ, એ સંયમ તમે કેમ સ્વીકારતા નથી? અમે સંયમ પાડી છે, તમે સંયમ કેમ સ્વીકારતા નથી? હા પૂછતા હતા. હું નથી, હું એવું નથી કહેતો, હું નહીં સ્વીકારતો. ભગવાન મારી પણ સ્વીકારતા એનો અર્થ જે થાય છે કે યુ બીકમ હ્યુમન. લાઈન કર્યું જયારે માં પાણી ચડાવવા માટે આ શબ્દ વાપરે છે. તું તારું પુરુષાર્થમ ક્યાં કર્યું? હા, એને પાણી ચડાવવા માટે આ વાપરે છે. આ તમે બધા પુસ્તકો સાચો છે, સાચો સાચા પુરુષો નો વચન છે, વચન જ્ઞાની નો વચન છે. તમારું શું કર્યું? કે શું કે છે તમારું શું કર્યું? જન્મ વખત તમારું શું કર્યું? જે જાતિ, જે જાતિ ના એ પુસ્તક છે, એ જાતિ તમે છો નહી, જાતિ તમે છો નહીં. જે જાતિ ના પુસ્તક છે, જે જાતિ ના એ પુસ્તક છે, એ જાતિ ના તમે છો નહીં, તમે વિરુદ્ધ જાતિ ના છો. તમે પુસ્તક યાર શું કરશે? કે એક વાત છો તો એ તો પુણ્ય બંધાય છે ભક્તો, કારણ પીલામાં નથી પોઈઝન માં, અને આ ભાવ માં તો એટલે પોઈઝન ઉભું થયું છે. કરવાથી થાય એવું છે નહીં, કરવાથી થાય એટલે બધું કયા છે, કયા કરે લોક શું. ભગવાન શું કહેવાય રહ્યા છે કે આ જ્ઞાન છે, દર્શન માં આવવું જોઈએ. દર્શન માં આ જ્ઞાન દર્શન માં આવેલું જ્ઞાન નહીં, એ જ્ઞાન જ ના કહેવાય. હવે આપણે શું કરીએ છીએ? દર્શન જ્ઞાન ને ચારિત્ર કરીએ છીએ. આ જ્ઞાન દર્શન ચારિત્ર ક્રમિક માર્ગ, જ્ઞાન દર્શન ચારિત્ર. એટલે પહેલું દર્શન આપણે લાવીએ, આપણા દર્શન પહેલું લાવીએ, પછી જ્ઞાન નથી થઈ જાય. દ્રષ્ટિ બદલી એટલે ચાલી જાય, દ્રષ્ટિ બદલાઈ જાય એટલે પછી જ્ઞાન ચારિત્ર બી આપવા પડી જાય. આ જ્ઞાન બદલવાથી કે દ્રષ્ટિ બદલાય નહીં, દ્રષ્ટિ બદલાય નહીં, એની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે દર્શન. એટલે જે જ્ઞાન દ્રષ્ટિ પર આવે, દર્શન માં ના આવે, એ જ્ઞાન હેલ્પ શું કરે છે? લાખ હતા રૂપિયા ગાયા કરે, હેલ્પ શું કરે? આપડા પાત્રકાર આપડા બધા આચાર્ય મારા બધા ગાયબ કરે છે ને રાત્રે દર્શન માં આવવું જોઈએ. એક શબ્દ જો દર્શન માં આવે તો કલ્યાણ થાય. દર્શન માં આવે તે રીતે જેથી કરવા જોઈએ કહ્યું ખોટું જ્ઞાન. તારી ધરતી કોણ છે? હું જે આમ જોઉં છું જરા આ જોવું જે દેખાડ છે કોણ તને કહે? દ્રષ્ટિ કોણ છે? અને પોતાની દ્રષ્ટિ બેસી ગયેલી જે જાય નહી, પોતાની જે દ્રષ્ટિ બેસી ગઈ છે ને જેની પર ખાતરી થઈ ગઈ છે ને, અને શ્રદ્ધા બેસી ગઈ છે કે હું ખરેખર સમજી લાવ છું અને આ મારા વાઈફ જ છે અને આ મારા મધર જ છે, એ જે તને શ્રદ્ધા બેસી ગઈ છે નથી બેસી ગઈ એ ઉઠાઈ ગયા કરી પ્રતિ એ બધી ઉઠાઈ ગયું છે. જ્ઞાની પ્રતિ જે અહિયાં બેઠી છે ત્યાંથી ઉઠાડીને આ બાજુ લાવી આપે. જ્ઞાની જ્ઞાની આ બધી રોંગ બિલકુલ છે. હા હું ચંદુલાલ છું, અમારી વાઈફ છે, આમાં છે, આમ છે, એને ફ્રેક્ચર કરી નાખે છે અને રાઈટ બિલ બેસાડી દે, બેસાડી દે બસ. જાતે જ રીતે બેસે પોતે એ જે દિલીપ ધરાવ પોતે ધરાવે છે એ દિલીપ ને પેલી કેવી રીતે કરે? પુસ્તક માથાડી ફરે નહીં. પુસ્તક માં લખ્યું હોય કે તમે ચંદુલાલ છો જ નહીં, તમારે ગોતરાય નથી, નાદય નથી, એટલે ભાઈ લુના આવું લોક કે છે હું કહું છું શું કરીએ ભાઈ? કોઈ અપેક્ષા હશે પણ આ અમને તો એવું કઈ માલુમ પડતું અનુભવ નથી આવતું. શું કે અનુભવ નથી? હા વાત એટલે કોઈ આચાર્ય મારું છૂટતું નથી. આનું આ શાસ્ત્ર અમે ભૂલ નથી જે ઉતાર કરો છો તરીકે દાદા દર વખતે તો જ્ઞાની પુરુષ હોય જ નહીં. દર વખતે તો જ્ઞાની પુરુષ હોય જ નહીં. મારી કાળે હોય નહીં, કોઈ કાળ એવું નથી કે જ્યાં જ્ઞાની પુરુષ હોય. સાચા મુમુક્ષુ કે જિજ્ઞાસુ માટે કરો એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ માં અહીં હયાતી હોવી એ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ હોય વખત દુર્લભ લખ્યું. અને જો તે સુલભ થઈ પડે તમારું કલ્યાણ થઈ ગયા. કોઈ ફસક હોય એટલે વાને મારી કોયલ કહી શકે ખુબ જબરદસ્ત પવન આપવાથી કોયલ થતી આવી હોય એના જેવું થઈ જાય. એના જેવું વાને મારી કોયલ એકાદ લાખ વર્ષે એવો તો કોઈ પાકે ને કે જેને પોતાની મેળે જ્ઞાન થાય એને સ્વયંભૂ કહ્યા છે. તો સ્વયંભૂ તો આપે છે આ અવતારી આપે છે ગયા અવતારે આદરથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવું જોઈએ. અમારે કોઈ નું લેવું નહીં પડ્યું એટલે અમને સ્વયંભૂત કે તીર્થંકર બધા સ્વયંભૂત ભાઈ એ અવતાર માં લેવું ના પડ્યું ગુરુ ના ભાઈ અમને. પણ આગળના ભાવ ની અંદર લઈને આવ્યા એટલે અમને સ્વયંભૂત કે પણ તેમને શું ગયા તમે ગુરુઓ થયા જ કે આ ગુરુ જ્ઞાનથી જ લાવ્યો. જય જય પગે પગે પાસે. તેને કોઈ કોઈ તકલીફ દે એના આમ જ નામ થાય તે શાસ્ત્ર ગયો ના ભાઈ એટલે સ્વયં ઉદય થાય છે અને ત્યાગી એ થાય છે સંસારી એ થાય છે સ્ત્રીને થાય છે પુરુષ ને થાય નબુસ ને થાય બધું બધું થાય છે એ કોઈ એમ પકડી ના દે આ જ એ થાય છે સાધુ એ દુરાગ્રહ નો આજ માર્ગ જ નહીં હા અનાગ્રહ નો માર્ગ અનાગ્રહ અનાગ્રહ મતિ પહોંચાવવાની વાત છે એ લોકો પણ અમુક પોતાની મતિ પહોંચે આવું હોય નઈ આ છોકરો જે ડાક્ટર એ તો ડાક્ટર હતો ને એની પ્રશ્ન પૂછતા તે એવું જો કરી એટલે બીજું હોય તો ગમે તે આપણા આમ હૃદય થાય એવું જ્ઞાન થાય તો એક કહેતો હતો આમ મિત્ર ની નમસ્કાર કરશે એ પરમ વિનય નો અભાવ નહીં પરમ વિનય નો અભાવ પણ કરો ને એ પરમ વિનય નો અભાવ નહીં વિનય આપણા વિનય નો અભાવ બસ પરમ વિનય નો અભાવ વિનય કરો વિવેક વિનય નહીં વિવેક દાદા કરો વિનય તો નહીં વિવેક કરો હા પરમ વિનય નો અભાવ પોતે તિલક અમારે જોઈએ છે નમસ્કાર કરવું જ જોઈએ એટલે નાનું છોકરું હોય કે રહેલો હોય તે જવાન ના હોય કે ધન ત્યાં કાળમાં આત્મા પ્રાપ્ત થયો તમારે વાંચેલો તમારો આ એક પદ થી એ બધું સમજી જાય કે ઓહો આખો મારી ના બધો શ્રીરંધમ આવી ગયો આ પદમાં મુક્તિ બજારમાં જવાનો રસ્તો બધો આ પદમાં આવી જાય અને બંધન બજારનો રસ્તો છે જ લોકો પાસે ઘર કયા કયા બજારમાં જો તમે વધારો તો કામ થઈ જાય તમારી મરજી પર આધાર રાખે મરજી પર આધાર રાખે છે બેંક માં ખાતું ખોલ્યું જેટલો બાદ હોય એટલો ઓવરડ્રાફ્ટ થયું એટલે પછી આપણી મરજી પછી ઓવરડ્રાફ્ટ લેવો એટલે નહીં શીખે રિપેર કરાવ કરો એની લિમિટે નહીં કેટલું વજન લઈને ભરે છે 50-1 લાખ નું વજન લઈને ફરતા આ પેટ વજન બદલ લેશે કે દાદરા માં રહીને જ કઈ બધાને બસ બેઠા હતા તે અમે અમારી આરાધના અમે સર્વજ્ઞ સમાન થયા જ છીએ અને અમારી આરાધના કરવી હોય તો કરજો ન કરવી હોય તો વિરાધના ના કરજો અમે એવી તમને વિનંતી કરીએ છીએ આરાધના કરવી હોય તો કરજો વિરાધના ન કરજો એવી અમે તમને વિનંતી કરીએ છીએ પછી મોટી વિનંતી ચોક્કસ આ પછી માણસો બધા આ જેને જોયા નતા પ્રભુજી તે લોકો પ્રભુજી જોયા તે લોકો મેં પછી વાત કરી એમને એમને ભગત ને કે અમે તો દાદા સુરત પાછા હતા અભાવ થઈ જાય છે. સંસાર દુઃખ અડે જ નહીં. સુધી યાદ આવે છે. હવે દાદા સંસાર છે ખરો, પણ હવે અંદર થી મુક્તતા લાગે છે. એક જગત એક કલાક પણ વિસ્મૃત થાય બહુ કલ્યાણ છે. વિસ્મૃત થાય કેવી રીતે? હજુ તમારી વિસ્મૃતિ નિર્ગલે રહેશે ને. કરવી નથી પડતી દાદા, કરવી ના કરવી નથી પડતી. પેલા નોકરવારી ગણવી પડતી હતી, નોકરવારી ગણવી પડતી હતી, તોય તોય મણકા ફરતા હતા. કશું ફરતું, કશું નતું વિસ્મૃત થતું, મણકા ફરતા હતા. અને પછી છેવટે પેલો પેલો રૂનો પેલો ગચ્છી આવે ત્યારે આત્મા પ્રાપ્ત થાય એટલે નિરંતર સ્વાભાવિક જ છે. ખાલી જગત વિસ્મૃત થઈ ગયું, સ્વાભાવિક થઈ ગયું. પ્રત્યક્ષ મળે અને ત્યાગા ત્યાગ સંભવે નહીં થઈ ગયું, એ સમજાય નહી. ત્યાગા ત્યાગ સમજે નહી. આમ કરે છે ને આમ કરે છે ને ના જોવાનું જોવાય, જોવાનું ના. દાદા પાસે આવ્યો તે પહેલા જે જે વિકલ્પો થતા હતા તે દાદા પાસે આવ્યા પછી થી એમાંનો એક વિકલ્પ પછી રહ્યો નથી. હવે કોને કાઢી નાખ્યો? પીળી જ્ઞાન દર્શન પછી થી લક્ષ્મી કેટલી પીળી થઈ જાય છે. બધું કેવું નિરંતર સામાયિક, એક સામાયિક કરવું મુશ્કેલ છે. થોડા દિવસ ઉપર ઇન્દુબેન શેઠ આવ્યા તમારે ત્યાં. મને તો અવલંબન નિરાલમ આજે આપણે અહીં આવ્યા તે વખત કદાચ ફોટા પડતા હતા ને કે કદાચ આમ રાખો આમ રાખો, તારે બધું આ પોટલારી માગો નેરી પુરુષ. ના ના ફોટા આવ્યો તો બહુ સારા. પણ દાદા એ એમ જ કરે ને, એને તો વાર સાથે સમજ છે, એને જ્ઞાની સાથે ક્યાં સમજ છે? એને વાર કાપવા છે એ તો સરખું કરે. પણ એમ કરે, બહાર કાપે.